શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 32મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સર્વ સદગુણોથી સંપન્ન ભગવાનના માતા પ્રેમવતી સાક્ષાત પુરુષોત્તમ નારાયણના અવતાર એવા પોતાના પુત્ર શ્રીહરિને પૂછવા લાગ્યા, હે પ્રભુ, તમને મારા નમસ્કાર. તમે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન છો. તમે શરણાગતની મહા આપત્તિઓને પણ હરનારા હરિ છો. તમે સાક્ષાત નારાયણ ઋષિ છો. એથી મુમુક્ષુઓને માટે એક આશ્રય કરવા યોગ્ય છો. માટે હે હરિ, તમે કહ્યું જે માયા જન્મમરણ રૂપ સંસારનું મૂળ કારણ છે, જીવને બંધન કરનાર તે માયારૂપી અજ્ઞાનની નિવૃત્તિ જે ઉપાય વડે થાય તેવું સાધન મને યથાર્થ જણાવો. હે સૌને સન્મતિ પ્રદાન કરનારા પ્રભુ, હું ભક્તિ તમારે શરણે આવી છું. મને જગતના સાંસારિક સુખોમાંથી વૈરાગ્ય થયો છે, તેથી મુમુક્ષુ એવી મને તમે મારું હિત થાય તેવું પરમ કલ્યાણકારી સાધન યથાર્થ રીતે કહો. કારણ કે તમે આ પૃથ્વી ઉપર સમસ્ત જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે જ પ્રગટ થયેલા સાક્ષાત નારાયણ ઋષિ છો એમ હું જાણું છું. હે હરિ, સૂર્ય જેમ બાહ્ય અંધકારનો નાશ કરે તેમ પ્રગટ પ્રતાપી એવા તમે મારા અંતરના અંધકારનો તત્કાળ વિનાશ કરો. મનુષ્યની જેમ વર્તતા તમે તમારા દિવ્ય સંકલ્પથી તમારું અલૌકિક દિવ્ય ઐશ્વર્ય છુપાવ્યું છે. માટે હે ઈશ, તમારા ચરણકમળમાં હું પ્રાર્થના કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે માતા પ્રેમવતીએ પ્રેમથી પ્રાર્થના કરી. તેથી સ્વતઃ સિદ્ધ વિશુદ્ધ જ્ઞાની પરમાત્મા શ્રીહરિ અતિ પ્રસન્ન થયા અને મુમુક્ષુ માતા ભક્તિને આત્મા પરમાત્મા સંબંધી સનાતન અધ્યાત્મશાસ્ત્રનો ઉપદેશ કરવા લાગ્યા. શ્રીહરિ કહે છે, હે માં, તમે મુમુક્ષુ છો, સંસારમાંથી વિરક્ત છો, એથી જ તમારું હિત થાય તેવું મોક્ષનું સાધન હું તમને જણાવું છું. જે સાધન સર્વશાસ્ત્રોને માન્ય છે અને શાસ્ત્રોને જાણનારા ઋષિમુનિઓએ પણ નિર્ણીત કરેલું છે. હે માં, સર્વાંતર્યામી વિષ્ણુ પુરુષોત્તમ નારાયણ એવા સાક્ષાત શ્રીકૃષ્ણ પરમાત્મા એક જ મુમુક્ષુજનોને સર્વ પ્રકારે આરાધના કરવા યોગ્ય અને ભજવા યોગ્ય છે. તેમની જ માયાને કારણે મોહ પામેલો જીવસમુદાય જન્મમરણરૂપ સંસ્કૃતિમાં ભમ્યા કરે છે. તેમાંથી જે જીવ પરમાત્માને શરણે જાય છે તે જ તેમની માયાને તરી શકે છે. અનન્ય શરણાગતિ સિવાય આત્યંતિક મોક્ષ કદાપી શક્ય નથી. હે માં, સર્વપ્રથમ સંતોના સમાગમથી તે પરમાત્માનો મહિમા જાણવો અને પછી મહિમા જાણવાથી પ્રાપ્ત થયેલા સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત તેની એકાંતિકી ભક્તિથી એ પરમાત્માનું સેવન ભજન કરવું. હે મહાવ્રતધારી માં, આવી રીતે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિ કોઈ કરે તો તેમાં કોઈ પણ વિઘ્નો ક્યારેય પણ પરાભવ કરી શકતા નથી. પરંતુ વિષમ દેશકાળના યોગે કરીને જો એ ભક્તિમાં કે તેના ત્રણ અંગમાં કાંઈ પણ ઉણપ સર્જાય તો તેમાં જરૂરથી વિઘ્નો પરાભવ કરે છે. ભગવાનનું ભજન કરનાર ભક્તજનોની કાર્ય અને કારણરૂપ માયાની સર્વ પ્રકારે નિવૃત્તિ એકમાત્ર ત્રણ અંગોએ સહિત ભક્તિરૂપી સાધનથી જ થાય છે. માયાની નિવૃત્તિનો અન્ય કોઈ ઉપાય જ નથી. અને આવી માયાની જ્યારે સંપૂર્ણપણે નિવૃત્તિ થાય છે ત્યારે જ ભગવાનનો એકાંતિક ભક્ત તેમના પરમધામને પામે છે, જે ધામને વેદો બ્રહ્મ એવા નામથી કહે છે. જ્યાં મહાકાળ અને મહામાયાનો પણ ભય નથી એવા અક્ષરબ્રહ્મ ધામને વિશે એ એકાંતિક ભક્ત અનંત અપાર અને અવિનાશી એવા મનોવાંછિત અતિશય દિવ્ય સુખને પ્રાપ્ત કરે છે. હે રાજન, પોતાના પુત્રના વેદ શાસ્ત્ર પુરાણ અને પંચરાત્ર આગમના સિદ્ધાંતરૂપ વચનો સાંભળી માં ભક્તિ ફરી પૂછવા લાગ્યા. પ્રેમવતી કહે છે, हे सकल शास्त्रना तत्ववेत्ता, स्वधर्म, ज्ञान अने वैराग्य आ त्रण अंगे सहित भगवाननी अनन्य भक्तिरूपी साधन थी कार्य कारण रूपा मायानी निवृत्ति थाय छे। आ सिद्धांत तमे जे कह्यो तेना स्वरूपने विस्तारपूर्वक हूँ यथार्थ जाणवा इच्छु छूँ। हे महाबुद्धिमान, हूँ स्त्री छू, मने जे रीते सरलता थी यथार्थ बोध थाय ते रीते तमे वर्णन करो। बीजू के तमे कह्यूं के संतो पासे थी भगवानना स्वरूपना महिमानु ज्ञान तथा स्वधर्मादि अंगोए सहित भक्तिनु ज्ञान प्राप्त थाय छे, तो ते संतो केवा होय तेना लक्षणों पण मने जणावो। तेवी ज रीते हे हरि कृष्ण, तमे सर्वज्ञ छो, तेथी स्वधर्म, ज्ञान, वैराग्य अने भक्तिना लक्षणों पण जुदा जुदा विवेचन करीने यथार्थपणे मने समझावो। सुव्रत मुनि कहे छे, हे राजन, धर्म, ज्ञान आदिना स्वरूपने यथार्थ जाणवानी इच्छा थी माँ भक्तिए आ प्रमाणे प्रश्न कर्यो त्यारे अनादि सिद्ध पुरातन मुनि नैष्ठिक वर्णी वेशधारी भगवान श्रीहरि अति आदरपूर्वक माँ भक्ति प्रत्ये कहवा लाग्या, हे माँ, आत्मकल्याण इच्छता तमारो आ प्रश्न अति सुंदर छे, तेमा सर्व जीव प्राणी मात्रनो हित रहेलू छे अने ज्ञानी पुरुषोए पण आ तमारो प्रश्न समझवा योग्य छे। तेथी हे सती, हे माँ, मुमुक्षुओने माटे समागम करवा योग्य तथा स्वधर्मादि अंगोए सहित भक्तिने प्राप्त करावी आपवामां कारणभूत एवा पवित्र सत्पुरुषोना लक्षणों प्रथम तमने कहूँ छूं, जे दयालु होय, क्षमाशील होय, सर्वजीवोनु हित करनारा होय, प्रारब्धना सुख दुःखने सहन करनारा होय, असूयाए रहित होय, शांत होय, अजात शत्रु होय, ईर्ष्या रहित होय, कोईनी साथे वैरबुद्धि न राखता होय, निर्माणी होय, मत्सर रहित होय, योग्यता ने अनुसार अन्य ने मान आपनारा होय, प्रिय एवी सत्यवाणी बोलनारा होय, काम, क्रोध अने लोभ उपर जेने विजय मेळव्यो होय, मद रहित होय, अहमता अने ममता थी पर वर्तता होय, स्वधर्ममां दृढ़ होय, दंभ रहित होय, अंदर अने बाहर पवित्र रहता होय, बाह्य इंद्रियोनु दमन करनारा होय, जितेन्द्रिय होय, स्वधर्म पालनमां सावधान होय, सुख दुख, मान अपमान अने हर्षशोकना द्वंद्वे रहित होय, धीरजवान होय, कर्म इंद्रियो अने ज्ञान इंद्रियोनी चपळताए रहित होय, परिग्रह करता न होय, जीवोने ज्ञानवार्तानो बोध करवामां निपुण होय, त्रण देह अने त्रण अवस्थाथी पर आत्मस्वरूपमां निष्ठावाळा होय, सर्व जीव प्राणी उपर उपकार करनारा होय, हमेशा निर्भयपणे वर्तता होय, मायिक पदार्थोना उपभोगनी अपेक्षा न होय, जुगार आदि व्यसनथी रहित होय, नियमो पाळवामां श्रद्धावाळा होय, उदार स्वभावना होय, तप करवामां निष्ठावाळा होय, निष्पापी होय, ग्राम्य वार्तावो क्यारेय न करता होय, शतशास्त्रोना व्यसनी होय, प्राप्त थता पंच विषयोमां आसक्तिए रहित होय, अनासक्त अने विवेकी होय, मद्य मांसादिकना संसर्गे रहित होय, नियम पालनमां दृढ़ होय, कोईनी चाड़ी चुगली न करता होय, चोरीनु कर्म न करता होय, बीजानी गुप्त वातने क्यारे प्रकाश न करता होय, निद्राने जीतीने वर्तता होय, आहार उपर विजय मेळव्यो होय, संतोषी होय, स्थिर बुद्धिवाळा होय, अहिंसामय वृत्तिवाळा होय, तृष्णाए रहित वर्तता होय, सुख अने दुःखमां अर्थात पोताने अनुकूल अने प्रतिकूल परिस्थितिमां समदर्शी होय, शास्त्र निषिद्ध कर्म करवामां लज्जावाळा होय, स्वश्लाघा अने परनिंदानो त्याग करनारा होय, शास्त्रोक्त ब्रह्मचर्य व्रतनु पालन करनारा होय, यम अने नियमोथी युक्त वर्तता होय, आसनने जीत्यो होय, प्राण उपर पण विजय मेळव्यो होय, भगवान श्रीकृष्णना चरण कमळनो जेने एक दृढ़ आशरो होय, सदाय भगवद भक्ति परायण जीवन जीवता होय, નિત્ય ભગવાનને અર્થે જ સર્વક્રિયા કરનારા હોય, પ્રેમથી નિત્ય ભગવાનના અવતાર ચરિત્રોનું શ્રવણ અને કીર્તન કરનારા હોય, ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપના ધ્યાનપરાયણ જીવન જીવતા હોય અને ભગવાનની ભક્તિ વિનાની ક્ષણ પણ વ્યર્થ ગુમાવતા ન હોય, હે નિષ્પાપ મા, આવા લક્ષણોથી સંપન્ન હોય તેને સંત જાણવા, હે મા, આવા સંતના પ્રસંગથી જ ભગવાનની મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ પ્રગટ થાય છે અને આવા સંત થકી જ ભગવાન અને ભગવાનના અવતારોની અતિ અદ્ભુત પાવનકારી ચરિત્રોની કથા સાંભળવા મળે છે. ભગવાનના ગોલોક, વૈકુંઠ તથા અક્ષર આદિક ધામોમાં ભગવાનના જે અનંત અપાર ઐશ્વર્યો રહેલા છે તે પણ આવા સંતોના પ્રસંગથી મુમુક્ષુ જાણી શકે છે. તેવી રીતે ક્ષીરસાગરને કિનારે આવેલા અને બ્રહ્મતેજથી સભર એવા શ્વેતદીપ ધામનો મહિમા પણ તેમના થકી જ સમજાય છે. વૃંદાવન, દ્વારિકા, બદ્રિકાશ્રમ વગેરે આ ધરતી પરના ભગવાનના ધામનો મહિમા પણ આવા સંતો થકી જ જાણવામાં આવે છે. આ ભારત વર્ષના પુલ્હાશ્રમ આદિ પવિત્ર ક્ષેત્રોનો તથા શોભાયમાન પવિત્ર ગંગા યમુના આદિક તીર્થોનો મહિમા પણ આવા સંતો થકી જ સમજાય છે. હે મા, ભગવાન શ્રીકૃષ્ણ સંબંધી જે કાંઈ અદ્ભુત આશ્ચર્યો રહેલા હોય તે સર્વેનું મહાત્મ્ય મુમુક્ષુ શ્રોતાજનોને આવા સંતો થકી જ જાણવા મળે છે. પ્રથમ સંતો થકી ભગવદ્ ચરિત્રોનું શ્રવણ થાય છે, તે શ્રવણ થકી જ ભગવાનનો મહિમા સારી પેઠે સમજાય છે. તેણે કરીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત ભગવાનને વિશે ભક્તિ પ્રગટ થાય છે. હે મા, આવા સત્પુરુષોના દર્શન કરવાથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમની ચરણની સેવા કરવાથી, તેમને ભોજન કરાવવાથી, તેમનું ચંદન પુષ્પહાર વડે પૂજન કરવાથી અનંત જન્મોથી ઉત્પન્ન થયેલા પાપના સમૂહો તત્કાળ મૂળ સહિત નાશ પામે છે. તેમના ચરણમાં સમગ્ર તીર્થો નિવાસ કરીને રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણે આવા સત્પુરુષોને પોતાના હૃદય સમાન કહેલા છે. હે મા, આવા સત્પુરુષોના પ્રસંગથી મુમુક્ષુજનોને આ જગતમાં કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી, પરંતુ સર્વે સુલભ થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં શ્રી હરિગીતાના પ્રથમ અધ્યાયમાં સત્પુરુષોના લક્ષણોનું નિરૂપણ કર્યું એ નામે 32મો અધ્યાય પૂર્ણ થયો.